શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ ત્રીજો અધ્યાય. સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તે સસરા અને જમાઈના પરસ્પર વેર વિરોધમાં ઘણો વધુ સમય વીત્યો. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. તેનાથી તેમનો ગર્વ વિશેષ વધી ગયો. તેમણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞભાગ નહીં આપીને તેમનો તિરસ્કાર કરતા પહેલાં તો વાજપેયી યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિ સૌ નામનો મહાયજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે પધાર્યા. તે બધાઓએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે તે બધાનો આદર સત્કાર કરવામાં આવ્યો. તે સમયે આકાશ માર્ગે જતા દેવતાઓ પરસ્પર તે યજ્ઞની ચર્ચા કરતા કરતા જઈ રહ્યા હતા. તેમના મુખેથી દક્ષપુત્રી સતીએ પોતાના પિતાના ઘરે થનારા યજ્ઞની વાત સાંભળી લીધી. તેમણે સતીએ જોયું કે અમારા નિવાસસ્થાન કૈલાસની પાસે થઈને ચારે બાજુએથી ચંચળ નેત્રોવાળી ગંધર્વો અને યક્ષોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી ખૂબ બનીઠનીને પોતપોતાના પતિઓ સાથે વિમાનો પર બેઠેલી તે યજ્ઞોત્સવમાં જઈ રહી છે. એનાથી તેમને પણ ઘણી ઉત્કંઠા થઈ અને તેમણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું. સતીએ કહ્યું, હે પતિદેવ, સાંભળ્યું છે કે અત્યારે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જ જઈ રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે પણ જઈએ. અત્યારે પોતાના સ્વજનોને મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે ત્યાં અવશ્ય જશે. હું પણ ઈચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને માતા પિતા દ્વારા અપાનારા ઘરેણા, કપડાં વગેરે ભેટોનો સ્વીકાર કરું. પોતપોતાના પતિઓ વડે સન્માનિત બહેનો, માસીઓ અને સ્નેહાર્દ હૃદયની માતાને ત્યાં જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. હે કલ્યાણમય, આ ઉપરાંત ત્યાં મહર્ષિઓએ રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પણ જોવા મળશે. હે અજન્મા પ્રભુ, તમે જગતની ઉત્પત્તિના હેતુ છો. તમારી માયાથી રચાયેલું આ પરમ આશ્ચર્યપૂર્ણ ત્રિગુણાત્મક જગત તમારામાં જ ભાસી રહ્યું છે. પરંતુ હું તો સ્ત્રી સ્વભાવયુક્ત હોવાને કારણે તમારા તત્વથી અનભિજ્ઞ, અજાણી અને અત્યંત દીન છું. તેથી અત્યારે પોતાની જન્મભૂમિ જોવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું. હે જન્મરહિત નીલકંઠ, જુઓ, એમાં કેટલીય સ્ત્રીઓ તો એવી છે કે જેમનો દક્ષ સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં તેઓ પોતપોતાના પતિઓ સાથે ખૂબ બનીઠનીને ટોળે ટોળા ત્યાં જઈ રહી છે. ત્યાં જઈ રહેલી આ દેવાંગનાઓના રાજહંસ જેવા શ્વેત વિમાનોથી ગગનમંડળ કેવું સુશોભિત થઈ રહ્યું છે. હે સૂરવર્ય, દેવશ્રેષ્ઠ, આવી પરિસ્થિતિમાં પોતાના પિતાને ત્યાં થઈ રહેલા ઉત્સવના સમાચાર મેળવ્યા પછી તેની પુત્રીનું શરીર એમાં સંમિલિત થવા માટે કેમ ના આકર્ષાય? પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સુહૃદોને ત્યાં તો વણનોતરે પણ જઈ શકીએ છીએ. પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સુહૃદોને ત્યાં તો વણનોતરે પણ જઈ શકીએ છીએ. માટે હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ, તમારે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરવી જોઈએ, તમે ઘણા કરુણામય છો, તેથી જ તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી આ માગણી પર ધ્યાન આપીને મને અનુગ્રહિત કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિયા સતીજી આ પ્રમાણે પ્રાર્થના કરી તેથી પોતાના આત્મીયજનોનું પ્રિય કરનારા ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનોરૂપી બાણોનું સ્મરણ થઈ આવ્યું કે જે તેમણે સમસ્ત પ્રજાપતિઓ સન્મુખ કહ્યા હતા. ત્યારે તેઓ હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું, સુંદરી, તમે જે એમ કહ્યું કે પોતાના સ્વજનને ત્યાં વણનોતરે પણ જઈ શકીએ છીએ તે તો બરાબર જ છે, પરંતુ એવું ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તેમની દ્રષ્ટિ અતિશય પ્રબળ દેહાભિમાનને લીધે ઉત્પન્ન થતા મદ અને ક્રોધને કારણે દ્વેષ દોષથી યુક્ત ન હોય. વિદ્યા, તપ, ધન, સુદૃઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ આ છ સત્પુરુષોના તો ગુણ છે, પરંતુ નીચ મનુષ્યોમાં આ જ અવગુણો બની જાય છે, કારણ કે આને કારણે તેમનું અભિમાન વધી જાય છે અને દ્રષ્ટિ દોષયુક્ત થઈ જાય છે, તેમજ તેમની વિવેક શક્તિ નષ્ટ થઈ જાય છે. આ કારણે તેઓ મહાપુરુષોનો પ્રભાવ જોઈ શકતા નથી. એને લીધે જ જેઓ પોતાને ત્યાં આવેલા મનુષ્યોને કુટિલ બુદ્ધિથી ભવા ચડાવીને રોષભરી નજરે જુએ છે, તેવા અવ્યવસ્થિત ચિત્ત લોકોને ત્યાં આ અમારા સંબંધી છે એમ સમજીને ક્યારેય જવું જોઈએ નહીં. દેવી, શત્રુઓના બાણોથી વિંધાઈ જવા છતાં પણ એવી વ્યથા થતી નથી કે જેવી પોતાના કુટિલ બુદ્ધિના સ્વજનોના કડવા વેણથી થાય છે, કારણ કે બાણોથી શરીર છિન્ન ભિન્ન થઈ જવાથી તો જેમ તેમ પણ ઊંઘ આવે છે, પણ કટુ વચનથી મર્મસ્થાન વિંધાઈ જવાથી તો મનુષ્ય હૃદયની પીડાથી દિવસ રાત બેચેન રહે છે. સુંદરી, હું એ અવશ્ય જાણું છું કે તમે પરમ ઉન્નતિ પામેલા દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો, તેમ છતાં મારા આશ્રિત હોવાને કારણે તમને પોતાના પિતા તરફથી આદર મળશે નહીં, કારણ કે તેઓ મારી સાથે ઘણો દ્વેષ કરે છે. જીવ અને અંતઃકરણને સાક્ષી ભાવે જોનારા આત્મજ્ઞાની મહાપુરુષોની આત્મજ્ઞાનરૂપી સમૃદ્ધિને જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં વ્યથા થાય છે તે મનુષ્ય તેમની સ્થિતિને સુગમતાથી ઓળખી શકતો નથી. બસ દૈત્યો જેમ શ્રી હરિ સાથે દ્વેષ રાખે છે તેવી જ રીતે તે તેમનો દ્વેષ કરતો રહે છે. પ્રિય, તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તેમનો આદર કેમ ન કર્યો? તો સ્વાગત કરવું, નમ્રતા દર્શાવવી, પ્રણામ કરવા વગેરે જે ક્રિયાઓ લોકવ્યવહારમાં પરસ્પર કરવામાં આવે છે તે તત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે છે. તેઓ અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પરમ પુરુષ વાસુદેવને જ પ્રણામ કરે છે, દેહાભિમાની મનુષ્યોને કરતા નથી. વિશુદ્ધ અંતઃકરણના નામ જ વિશુદ્ધ અંતઃકરણનું નામ જ વસુદેવ છે, કારણ કે તેનામાં જ ભગવાન વાસુદેવનો અપરોક્ષ અર્થાત પ્રત્યક્ષ અનુભવ થાય છે. શુદ્ધ ચિત્તમાં રહેલા તે ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કરતો રહું છું. તેથી હે પ્રિયા, જેણે પ્રજાપતિઓના યજ્ઞમાં મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવા વેણથી મારો તિરસ્કાર કર્યો હતો તે દક્ષ, જો કે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે, તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને અથવા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. જો તમે મારી વાત નહીં માનીને ત્યાં જશો તો તમારું હિત નહીં થાય, કારણ કે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે ત્યારે તે તત્કાળ તેમના મૃત્યુનું કારણ બની જાય છે. ચોથા સ્કંદ અંતર્ગત ઉમારુદ્ર સંવાદમાંનો ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.